શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 42 સુધા તીર્થ અને અહલ્યા સંગમ તીર્થનું મહાત્મય. બ્રહ્માજી કહે છે, હે નારદ, હવે સુધા તીર્થનું વર્ણન કરું છું, એકાગ્ર ચિત્તે સાંભળો. તે પરમ પુણ્યમય તીર્થ મનુષ્યની સઘળી કામનાઓને પૂર્ણ કરનારો છે. પૂર્વકાળમાં કણવ નામના એક પ્રસિદ્ધ ઋષિ હતા. એ વેદવેતાઓમાં શ્રેષ્ઠ અને તપસ્વી હતા. મહર્ષિ કણવ ભૂખથી વ્યાકુળ થઈને અનેક આશ્રમોમાં વિચરતા હતા, એક દિવસે ગૌતમના પવિત્ર આશ્રમ પર આવ્યા. તે આશ્રમ અન્ન અને જળથી સંપન્ન હતો. પોતાને સુધાથી પીડિત અને ગૌતમને વૈભવશાળી જોઈને કણવનું મન વિરક્તિથી ભરાઈ ગયું. એ વિચારવા લાગ્યા, ગૌતમ પણ એક શ્રેષ્ઠ બ્રાહ્મણ છે અને હું પણ તેમની જેમ તપોનિષ્ઠ છું. બરાબરી વાળા પાસે યાચના કરવી કદાપી ઉચિત નથી. તેથી જો કે હું ભૂખથી વ્યાકુળ છું અને મારા શરીરમાં પીડા પણ થઈ રહી છે, છતાં ગૌતમના ઘરમાં ભોજન નહીં કરું. અત્યારે ગૌતમી ગંગાના તટ પર જાઉં અને તેમની પાસે સંપત્તિ માગું. એવો નિશ્ચય કરીને મહર્ષિ કણવ પરમ પાવન ગંગાજીના તટ પર ગયા અને સ્નાન કરીને પવિત્ર અને સંયમ ભર્યું ચિત્ત રાખીને દર્ભાસન પર બેસીને ગૌતમી ગંગા તથા સુધાદેવીની સ્તુતિ કરવા લાગ્યા. કણવ બોલ્યા, મોટી પીડાઓને હરનારા હે ભગવતી ગંગા, તમને નમસ્કાર છે, તથા સૌ કોઈને વ્યથિત કરનારા હે સુધાદેવી, તમને પણ નમસ્કાર છે. મહાદેવની જટામાંથી પ્રગટ થયેલા કલ્યાણમયી ગૌતમી, તમને નમસ્કાર છે, તથા મહામૃત્યુના મુખમાંથી નીકળેલા સુધાદેવી, તમને પણ નમસ્કાર છે. દેવી, તમે જ પુણ્યાત્માઓ માટે શાંતિ રૂપા અને દુરાત્માઓ માટે ક્રોધ સ્વરૂપા છો. નદીના રૂપે બધાના પાપ તાપ હરી લો છો અને સુધારૂપે આવીને બધાને પાપ તાપ આપતા રહો છો. કલ્યાણકારીણી દેવી, તમને નમસ્કાર છે. પાપોનું દમન કરનારા ગંગા, તમને પ્રણામ છે. ભગવતી શાંતિ કરી, તમને નમસ્કાર છે. દરિદ્રતાનો વિનાશ કરનારા દેવી, તમને પ્રણામ છે. કણવે આ પ્રમાણે સ્તુતિ કરી એટલે તેમની સામે બે રૂપ પ્રગટ થયા. એક તો ગંગાનું મનોહર સ્વરૂપ અને બીજી સુધાની ભયાનક મૂર્તિ. દ્વિજશ્રેષ્ઠ કણવે ફરી હાથ જોડીને નમસ્કાર કરીને કહ્યું, દેવી ગોદાવરી, તમે સંપૂર્ણ મંગળો માટે પણ મંગળમયી છો. શુભા, બ્રાહ્મી, મહેશ્વરી, વૈષ્ણવી અને ત્રંબકા, આ બધા તમારા જ નામ છે, તમને નમસ્કાર છે. ભગવાન ત્રંબકની જટામાંથી પ્રગટ થઈને મહર્ષિ ગૌતમનું કલ્યાણ કરનારા ગોદાવરી, તમે સાત ધારાઓમાં વિભક્ત થઈને સમુદ્રમાં મળો છો, તમને નમસ્કાર છે. સુધાદેવી, તમે સમસ્ત પાપીઓ માટે પાપમયી, દુઃખમયી અને લોભમયી છો. ધર્મ, અર્થ અને કામનો નાશ કરનારા પણ તમે જ છો, તમને વારંવાર નમસ્કાર છે. કણવના વચન સાંભળીને ગંગા અને સુધા બંને બહુ વચન થયા, બંને બહુ પ્રસન્ન થયા અને બોલ્યા, સુવ્રત, તમે મનોવાંછિત વરદાન માંગો. ત્યારે કણવે ગંગાજીને પ્રણામ કરીને કહ્યું, દેવી, મને મનના અનુકૂળ ભોગ, વૈભવ, આયુષ્ય, ધન અને મોક્ષ પ્રદાન કરો. ગંગાને આમ કહીને દ્વિજશ્રેષ્ઠ કણવે સુધાદેવીને કહ્યું, સુધા, તમે તૃષ્ણા અને દરિદ્રતા રૂપિણી અત્યંત પાપમય તથા રૂક્ષ સ્વભાવના છો. મારા કે મારા વંશજોના ઘરમાં તમે કદી રહેશો નહીં. જે સુધાતુર મનુષ્ય આ સ્તોત્ર દ્વારા તમારી સ્તુતિ કરે તેમના દારિદ્ર્ય અને દુઃખનો નાશ થઈ જાય. મય મદવંશજે ચા અપી શુધે તૃષ્ણે દરિદ્રિણી યાહી પાપ તરે રૃક્ષે ન ભૂયાસ્ત્વમ કદાચન અનેન સ્તવેન યે વેય ત્વામ સ્તુવંતિ સુધાતુરાઃ તેષામ દારિદ્ર્ય દુઃખાની ન ભવેયુર્વરો અપરઃ. 85 અધ્યાયનો 20-21 શ્લોક સંખ્યા. જેવા પરમ પુણ્યમય તીર્થમાં ભક્તિપૂર્વક સ્નાન, દાન અને જપ વગેરે કરે તેમને ધન સંપત્તિ પ્રાપ્ત થાઓ. જે તીર્થ અથવા પોતાના ઘરમાં આ સ્તોત્રનો પાઠ કરે તેને દરિદ્રતા અને દુઃખથી કદી ભય ન થાઓ. એવમ મસ્તુ કહીને ગંગા અને સુધા બંને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. ત્યારથી તે તીર્થોના ત્રણ નામ થઈ ગયા, કાણવ તીર્થ, ગાંગ તીર્થ અને સુધા તીર્થ. નારદ, તે તીર્થ બધા પાપોને હરનારું અને પિતૃઓની પ્રસન્નતા વધારનારું છે. ગોદાવરી અને અહલ્યા સંગમ નામે એક તીર્થ છે જે ત્રણેય લોકને પવિત્ર કરનારું છે. મુનિશ્રેષ્ઠ, તે તીર્થની ઉત્પત્તિનો વૃતાંત સાંભળો, પૂર્વકાળની વાત છે. મેં અત્યંત કુતૂહલવશ થોડી સુંદર કન્યાઓનું સર્જન કર્યું હતું. તેમાંથી એક કન્યા સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ લક્ષણોવાળી હતી. તેના બધા અંગો અત્યંત મનોહર અને રૂપ તથા ગુણોથી સંપન્ન હતા. તે સમયે મારા મનમાં એવો વિચાર આવ્યો કે કયો પુરુષ આ કન્યાનું પાલન પોષણ કરવા સમર્થ છે. વિચાર કરતા મહર્ષિ ગૌતમ જ મને બધા ગુણોમાં શ્રેષ્ઠ તપસ્વી, બુદ્ધિમાન, સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત અને વેદ વેદાંગના જ્ઞાતા પ્રતીત થયા. તેથી તેમને તે કન્યા આપી દીધી અને કહ્યું, મુનિશ્રેષ્ઠ, જ્યાં સુધી આ કન્યા યુવતી ન થઈ જાય ત્યાં સુધી તમે જ તેનું પાલન પોષણ કરજો. યુવતી થયા પછી આ કન્યાને પુનઃ મારી પાસે લઈ આવજો. આમ કહીને મેં ગૌતમને તે કન્યા આપી દીધી. ગૌતમ પોતાના તપોબળથી નિષ્પાપ થઈ ચૂક્યા હતા. તેમણે યથાર્થ રીતે તે કન્યાનું પાલન પોષણ કર્યું અને તે યુવતી થઈ. ત્યારે તેને વસ્ત્રાભૂષણથી સુશોભિત કરીને મારી પાસે લઈ આવ્યા. તે સમયે તેમના મનમાં કોઈ વિકાર ન હતો. અહલ્યાને જોઈને ઇન્દ્ર, અગ્નિ અને વરુણ વગેરે બધા દેવતાઓ ક્રમશઃ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, સુરેશ્વર, આ કન્યા મને આપી દો. ઇન્દ્રનો તેના માટે વિશેષ આગ્રહ હતો. મહર્ષિ ગૌતમની મહત્તા, ગંભીરતા અને ધીરતાનો વિચાર કરીને મને ઘણું આશ્ચર્ય થયું. મેં વિચાર્યું, આ સુંદર કન્યા ગૌતમને જ આપવા યોગ્ય છે, બીજા કોઈને નહીં. તેથી તેમને જ આપી સાવ નિશ્ચય કરીને મેં દેવતાઓને ઋષિઓને કહ્યું, આ સુંદર કન્યા તેને જ આપવામાં આવશે જે સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરીને સર્વપ્રથમ અહીં આવી જશે, બીજા કોઈને નહીં મળે. મારી વાત સાંભળીને બધા દેવતાઓ અહલ્યાની પ્રાપ્તિ માટે પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા. એ દરમિયાન કામધેનુ ગાય વાછરડું આપવા લાગી. હજુ બચ્ચાનું અડધું શરીર જ બહાર નીકળ્યું હતું. તે અવસ્થામાં ગૌતમે તેને જોઈ અને તેને પૃથ્વી ભાવથી જોઈને તેની પરિક્રમા કરી. સાથે સાથે તેમણે શિવલિંગની પણ પ્રદક્ષિણા કરી. ત્યાર પછી વિચાર્યું, બધા દેવતાઓએ હજી પૃથ્વીની એક પરિક્રમા પૂરી નથી કરી અને મારા દ્વારા બે પરિક્રમા થઈ ગઈ. આવો નિશ્ચય કરીને મારી પાસે આવ્યા અને મને પ્રણામ કરીને બોલ્યા, કમલાસન, કમલાસન વિશ્વાત્મન, આપને વારંવાર નમસ્કાર છે. હે બ્રહ્મન, મેં આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી છે. મેં ધ્યાન દ્વારા બધી વાત જાણીને ગૌતમને કહ્યું, બ્રહ્મર્ષિ, તમને જ આ સુંદર કન્યા આપવામાં આવે છે. વાસ્તવમાં તમે પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી કરી લીધી છે. જે વેદો માટે પણ જાણવું મુશ્કેલ છે તે ધર્મનું સ્વરૂપ તમે જાણો છો. જે ગાય અડધો પ્રસવ કરી ચૂકી હોય તે સાત દ્વીપો વાળી પૃથ્વીના તુલ્ય છે. તેની પરિક્રમા કરવાથી આખી પૃથ્વીની પરિક્રમા થઈ જાય છે. શિવલિંગની પ્રદક્ષિણાનું પણ આ જ ફળ છે. તેથી ઉત્તમ વ્રતનું પાલન કરનારા ગૌતમ, હું તમારા ધૈર્ય, જ્ઞાન અને તપસ્યાથી બહુ સંતુષ્ટ છું. આમ કહીને મેં ગૌતમને અહલ્યા સોંપી દીધી. તે બંનેના લગ્ન થઈ ગયા પછી દેવતાઓ પૃથ્વીની પરિક્રમા કરીને ધીરે ધીરે આવવા લાગ્યા. આવ્યા પછી બધાએ અહલ્યાની સાથે ગૌતમના લગ્ન થયેલા જોયા. એનાથી તેમને બહુ આશ્ચર્ય થયું. છેવટે બધા દેવતાઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા. પરંતુ ઇન્દ્રના મનમાં ભારે ઈર્ષા થઈ. મેં પ્રસન્ન થઈને મહાત્મા ગૌતમને રહેવા માટે બ્રહ્મગીરીનું સ્થાન આપ્યું, જે પરમ પવિત્ર, સમસ્ત ઈચ્છિત પદાર્થોને આપનારું તથા મંગળમય છે. મુનિશ્રેષ્ઠ ગૌતમ ત્યાં અહલ્યાની સાથે વિહાર કરવા લાગ્યા. ઇન્દ્રે સ્વર્ગમાં પણ ગૌતમની પવિત્ર કથા સાંભળી. તેથી મુનિને તેમના આશ્રમને અને તેમની સુંદર પત્નીને જોવા માટે બ્રાહ્મણનો વેશ ધારણ કરીને આવ્યા. ત્યાં આવ્યા પછી તેમણે મનમાં પાપની ભાવના સાથે અહલ્યાને જોઈ તે સમયે પોતાની જાતને પણ ભૂલી ગયા, દેશકાળનું પણ ભાન ન રહ્યું અને ઋષિના શ્રાપનો ભય પણ ભૂલી ગયા. એ કામને વશ થઈ રહ્યા હતા. એકવાર મહર્ષિ ગૌતમ મધ્યાહન પૂર્વની ક્રિયા સમાપ્ત કરીને શિષ્યોની સાથે આશ્રમમાંથી બહાર ગયા. તે સમયે અવસર જોઈને ઇન્દ્રે પોતાના મનને અનુકૂળ કાર્ય કર્યું. એ ગૌતમનું રૂપ ધારણ કરીને આશ્રમમાં આવ્યા અને અહલ્યાને કહ્યું, પ્રિયા, હું તારા ગુણોથી આકૃષ્ટ છું. તારા રૂપનું સ્મરણ કરીને મારું મન ચંચળ થઈ ગયું છે, ભાન ભૂલી જવાય છે. આમ કહીને હસતા હસતા તેમણે અહલ્યાનો હાથ પકડી લીધો અને આશ્રમની અંદર ચાલ્યા ગયા. અહલ્યાએ તેમને ગૌતમ જ માન્યા. આ કોઈ પરપુરુષ છે એ વાત તેના ધ્યાનમાં ન આવી. તે ઇન્દ્રની સાથે સુખપૂર્વક રમણ કરવા લાગી. દરમિયાન મહર્ષિ ગૌતમ પુનઃ પોતાના શિષ્યો સાથે પાછા આવ્યા. દરરોજનો એવો નિયમ હતો કે જ્યારે તેઓ બહારથી આશ્રમે આવતા ત્યારે પ્રિય વાદિની અહલ્યા આગળ આવીને તેમનું સ્વાગત કરતી, પ્રિય લાગનારી વાતો કરતી અને પોતાના સદગુણોથી તેમને સંતુષ્ટ કરતી હતી. તે દિવસે અહલ્યાને ન જોઈને પરમ બુદ્ધિમાન ગૌતમને એવું લાગ્યું જાણે કોઈ મોટી અદ્ભુત વાત થઈ ગઈ. મુનિશ્રેષ્ઠ ગૌતમ દ્વાર પર ઉભા છે અને બધા તેમની સામે જોઈ રહ્યા છે. અગ્નિહોત્ર અને યજ્ઞશાળાના રક્ષક તથા ઘરમાં કામકાજ કરનાર અનુચરો તેમને જોઈને બહુ આશ્ચર્યમાં પડી ગયા અને ભયભીત થઈને બોલ્યા, ભગવાન, આ કેવી વિચિત્ર વાત છે! આપ અંદર અને બહાર બંને સ્થાનોમાં દેખાઓ છો. અહો, આપની તપસ્યાનો જ આ પ્રભાવ છે કે આપ અનેક રૂપ ધારણ કરીને વિચરો છો. આ સાંભળીને ગૌતમના મનમાં બહુ આશ્ચર્ય થયું. તેઓ વિચારવા લાગ્યા કે આશ્રમની અંદર કોણ ગયું છે. તેમણે અહલ્યાને પોકારી, પ્રિયા અહલ્યા, આજે તું મારી સાથે બોલતી કેમ નથી? મહર્ષિના વચન સાંભળીને અહલ્યાએ તે પરપુરુષને કહ્યું, અરે તું કોણ છે જેણે મુનિના રૂપમાં મારી સાથે પાપ કર્મ કર્યું છે? આમ બોલતી બોલતી તે ભયભીત થઈને શૈયામાંથી એકદમ ઊભી થઈ ગઈ. પાપાચારી ઇન્દ્ર પણ મુનિના ભયથી બિલાડો બની ગયો. અહલ્યા થરથર ધ્રુજી રહી હતી. તેનો વેશ બગડી ચૂક્યો હતો અને આભૂષણો વિખેરાઈ ગયા હતા. પોતાની પ્રિય પત્નીને કલંકિત થયેલી જોઈ મહર્ષિએ ક્રોધિત થઈને કહ્યું, ત્યાં દુસ્સાહસ કઈ રીતે કર્યું? તેમના પ્રમાણે પૂછવાથી અહલ્યાએ લજ્જાવશ કોઈ ઉત્તર ન આપ્યો. ત્યારે મુનિ તે જાર પુરુષની શોધ કરવા લાગ્યા. દરમિયાન બિલાડા પર તેમની દ્રષ્ટિ પડી. અરે, સાચે સાચું કહી દે, તું કોણ છે? જો ખોટું બોલીશ તો હું તને હમણાં ભસ્મ કરી દઈશ. ઇન્દ્ર હાથ જોડીને ઉભો થઈ ગયો અને બોલ્યો, તપોધન, હું સચીનો સ્વામી ઇન્દ્ર છું. મારાથી જ આ પાપ થઈ ગયું છે. મેં જે કહ્યું છે તે સત્ય છે. બ્રહ્મન, કામદેવના બાણોથી જેમનું હૃદય વિદીર્ણ થઈ ચૂક્યું હોય તેઓ ક્યુ દુષ્કર્મ નથી કરતા? આપ કરુણાના સાગર છો, મુજ મહાપાપીને ક્ષમા કરો. સાધુ પુરુષો અપરાધી પર પણ કઠોર થતા નથી. ગૌતમ બોલ્યા, ઇન્દ્ર, તે સ્ત્રીની યોનિમાં આસક્ત થઈને આ પાપ કર્યું છે, તેથી તારા શરીરમાં યોનિના શસ્ત્ર ચિહ્ન થઈ જશે. ત્યાર પછી મુનિ અહલ્યાને પણ ક્રોધિત થઈને કહ્યું, તું સૂકી નદી થઈ જા. અહલ્યા બોલી, ભગવાન, જે પાપીની સ્ત્રીઓ મનથી પણ બીજા પુરુષની કામના કરે છે તે તથા તેમના સમસ્ત પૂર્વજ પણ અક્ષય નરકોમાં પડે છે. આપ કૃપા કરીને મારી વાતો પર ધ્યાન આપો. આ ઇન્દ્ર આપનું રૂપ લઈને મારી પાસે આવ્યો હતો, આ બધા આ વાતના સાક્ષી છે. રક્ષકોએ કહ્યું, આવી જ વાત છે, અહલ્યા સાચું કહે છે. મુનિએ પણ ધ્યાન દ્વારા સાચી વાતને જાણી લીધી અને શાંત થઈને પોતાની પત્નીને કહ્યું, કલ્યાણી, નદી થવા છતાં જ્યારે તું સરિતાઓમાં શ્રેષ્ઠ ગૌતમી ગંગાને મળીશ તે સમયે પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી લઈશ. મહર્ષિનું વચન સાંભળીને પતિવ્રતા અહલ્યાએ એમ જ કર્યું. ગૌતમી ગંગા સાથે મળવાથી ફરી તેમનું તેજ સ્વરૂપ થઈ ગયું જેવું મેં જણાવ્યું હતું. ત્યાર પછી દેવરાજ ઇન્દ્રે હાથ જોડીને મહર્ષિ ગૌતમને કહ્યું, મુનિશ્રેષ્ઠ, પોતાના ઘરે આવેલા મુજ પાપિષ્ઠની રક્ષા કરો. આમ કહીને ઇન્દ્ર તેમના ચરણોમાં પડી ગયો. આ જોઈને મહર્ષિએ કૃપાપૂર્વક કહ્યું, પુરંદર, તમારું કલ્યાણ થાઓ. તમે ગોદાવરીના તટ પર જાઓ અને એમાં સ્નાન કરો. એમાં એનાથી તમારા બધા પાપ તરત ધોવાઈ જશે. તમારા શરીરમાં યોનિના જે ચિહ્નો તમારા શરીરમાં યોનિના જે સહસ્ત્ર ચિહ્નો છે એ નેત્રોમાં પરિણિત થઈ જશે, તમે સહસ્ત્રાક્ષ થઈ જશો. નારદ, ગૌતમીના પ્રભાવથી આ બે આશ્ચર્યજનક વાતો મેં જોઈ છે. અહલ્યા નદી થઈને પુનઃ પોતાના સ્વરૂપને પ્રાપ્ત થઈ અને સચિપતિ ઇન્દ્ર સહસ્ત્રાક્ષ થઈ ગયા. ત્યારથી તે તીર્થ અહલ્યા સંગમના નામથી વિખ્યાત થયું. તેને ઇન્દ્ર તીર્થ પણ કહે છે. તે મનુષ્યની સમસ્ત કામનાઓ પૂરી કરનારું છે. અધ્યાય 42 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.